ધ્યાન કરીએ ત્યારે વિષયો છૂટે છે. અંતર ની અંદર ધ્યાન કરીએ ત્યારે વિષયો છૂટે છે. હા, પછી વ્યવસ્થા નથી કરી. ધ્યાન કર્યા એટલે બહિર્મુખ થયા એટલે પાછા આવતા એવા ને એવા. બહિર્મુખ થયા એટલે પછી પાછા આવતા એવા ને એવા. બહિર્મુખ થયા જુસ્સો નહીં. હા, કાયમ મારે અંતર્ભૂત થવું છે. આ ગરીબ અંતર્ભૂત ને ગરીબ બાહ્યભૂત ગરીબ સાંભળું નહીં. ના, યોગ ની પ્રક્રિયા થી ચમત્કારો થાય છે એમ પ્રશ્ન પૂછે છે. તો આ દુનિયામાં ચમત્કાર નામની વસ્તુ જ ખોટી છે. આ લોકો એ ગમાવા જરૂર નહીં, એની ગેરંટી કરું છું. ચમત્કાર નામની વસ્તુ જ ખોટી છે. ફક્ત ચમત્કાર કોને કહે છે? આ લોકો જે પોતે જે વિજ્ઞાન પોતે જાણતો નથી, કે પેલો વિજ્ઞાની વિજ્ઞાન એકદમ દેખાડે એટલે પડકે આવું કેમ કઈ થયું? આ તમે સમજ કરી નહીં, એટલે આ વિજ્ઞાન નહીં જાણવાથી આ લોકો ચમત્કાર કરી બતાવે છે લોકોને. અને બીજું આ જ ચાલકી કરે છે. વિજ્ઞાન ના હોય તો આ જ ચાલકી, પણ બીજું આવું ચાલકી કરીને જો કોઈ ચમત્કાર કરતો હોય તો આપણે એને કહીએ કે ભાઈ હિન્દુસ્તાન નું અનાજ સપ્લાય કરીને બહુ થઈ ગયું. તો આજે લેખ છે તો રાખોડી કરે. આજે એવો લેખ છે યોગ ના ચમત્કાર મારા થાય છે. હા, તો અમારું યશ નામ કર્મ છે. શું છે? એટલે તમને અરે તમારું કામ થઈ જાય એટલે અમારે યશ મળવા માટે યશ નામ કર્મ છે. ચમત્કાર નથી. ચમત્કાર બાવાઓ કરે, બાવાઓ ખાલી દેખાવ પૈસા પૈસા બાવા માટે કહ્યું. એટલે ભગવાને શું કહેલું કે સૂર્યનારાયણ કોઈ તમને આત્મા સૂર્યનારાયણ નીચે લાવે સૂર્યનારાયણ ને અને તમને કહે કે આ સૂર્યનારાયણ નીચે લેવું લાવ્યો તો તમારે એને શું કહેવું છે? તને શું દુઃખ હતું? તું સૂર્યનારાયણ હલાયા ત્યાં તું દુખ્યો છું. શું કેવું છે? આપડે દુખ્યો માણસ બીજાને હલાવે, તું દુખ્યો છું માટે સૂર્યનારાયણ હલાવે. તારે કશું જોઈએ છે? કોઈ તો માનની ભૂખ છે કે કોઈ તો વિષયની ભૂખ છે? કઈ ભૂખ છે? ભિખારો માણસ આવું કરે, દુખ્યો માણસ આવું કેમ કરે? ચમત્કાર કરે દુખ્યો માણસ, ચમત્કાર કેમ કરી કરે? દુખ્યા માણસ ચમત્કાર કરે, કોણ કરે છે? તમારી પાસે સુખ કરાવી લેવા માટે, તમારા દબડાવવા માટે. જીણાભાઈ ચમત્કાર હોય છે કે નહીં? માણસ કારણ કે કૃષ્ણ ભગવાન જેવા નરનો નારાયણ જે સ્વરૂપ જેને જેને 63 સલાકા પુરુષ નો સલાકા પુરુષ કહેવાય, વાસુદેવ નારાયણ કહેવાય, તે આમ સુઈ ગયા હતા, તે ચીરા લાગ્યું, તે પાણી પાણી કરતા ગયા. શું કહ્યું? એનું ઝેર ચડ્યું, ગરમી ઉત્પન્ન થઈ પાણી. તો ચમત્કાર તમને બહાર હતા ને એની પાસે સાત ચમત્કાર હોય નઈ. લોકોને ભમાવાની બાજી છે. બીજું શું કે છે ભાઈ? જો શક્ય હોય તો વિશ્રાંતિ કા તો ખીલું સુધી નબળી ના થાય. નબળી થઈ જાય એ દાખલો નહીં. ગરમ ખીલું છે વિશ્વાસ બધા ખોટા પડે. સમજે ને? એટલે વિશ્વાસ બહુ સાચા છે. વિશ્વાસ બહુ બાદ કોઈ એટલે ખુડા ખરાબ છે. બીજું કઈ પૂછ્યું? જયારે હીરાભાઈ કે છે કે આપણે આ માણસ જે છે, બાળક જન્મે છે એ મોટો ચમત્કાર છે, અને દાંત આવે છે એ મોટો ચમત્કાર છે. બાળક જન્મે છે એ મોટો ચમત્કાર છે, અને દાંત આવે છે એ મોટો ચમત્કાર છે. હા, પેલા પેલા ચમત્કાર છે. બાળક જન્મ્યો માતાના પેટમાંથી, બાળક જન્મે છે આંખો સાથે, આખા બોડી સાથે હસતો રમતો એક બાળક જન્મે છે, તે ચમત્કાર જેવો જેવો નથી. અને એ ચમત્કાર થયા પછી મેં એકજને પૂછ્યું કે ભાઈ આ દાંત પેટમાં કેમ ના ભૂલ કઈ ભૂલી ભૂલી ગયા? પેટમાં મૂકવામાં શું ભૂલ થયા? કે બહાર આવ્યા પછી દાંત આવ્યા. આ દાંત છે ને એ કહે છે ચમત્કાર છે. શું ચમત્કાર છે તમને કહું? કારણ મારા જેવો પૂછે, હે ભગવાન, અમે ગાડી પૂરી પૂછી શકીએ કે ભાઈ વાણી બેન, તમારે તમે આને પેટમાં હતો તો આ તેના દોટ મૂકવા હતા ને વેરી પાછો આ બહાર પછી આ ભેડ વધે તો શું રાખ્યો? નાક મૂક્યું, હાથ મૂકી, બધું તૈયારી થાય, દાંત મૂકીને મોકલ્યો હોત તો શું બગડી જાત? તમને સમજાયું ને? એટલે આ દાંત એ ચમત્કાર થઈ જતો. કે સાથી ના મૂક્યા, ત્યાં કે જો દાંત હોત તો એની માતાને બધું બદલે. તમને સમજાયું? ધાવતી વખતે બધું બદલે, તો માતા ધવડાવે નહીં, એનો દાડો વહે નહીં. કેટલી કુદરતી ગરામત કેટલી સુંદર છે કુદરત ની. તમને આપણે સમજાવ્યા કુદરત ની કરામત કેટલી સુંદર છે કે બાળક ઘણા ઘણા ખાતું થાય ત્યાં સુધી દોત ઉત્પન્ન થાય છે, ત્યાં સુધી દોત ઉત્પન્ન થતા નથી. નહી તો બધું છે ને, જો પહેલી દોત હોત ને તો ભારે ધાવી શકાય નહીં, દોત થી ધાવી શકાય નહીં. દોત હોય ત્યારે એમ કે છે કે આપણે ચમત્કાર માં જીવીએ છીએ. પૂછે દાદા, આપના ચરણ માં મારા પોતે કોટી વંદન. નમ્રતા પૂર્વક એક પ્રશ્ન પૂછું છું કે મારા ઉપર મારા સદગુરુએ આજથી 5.5 વર્ષ પહેલા તેમની કૃપા વર્તાવી મારી કુંડલીની શક્તિ જાગ્રત થયેલી અને ઘણી આંતરિક અનુભૂતિ થયેલી, પરંતુ હવે મારું પોતાનું મન મને ઘણું પીડી રહ્યું છે. કૃપા થઈ ઉભા છો, શું કહે છે? કોણ છે ભાઈ? તમારી ભૂલ થઈ, શી ભૂલ થઈ તે તમને કહું. જે તમને આ કુંડલી ની શક્તિ એ હટિયોગ પ્રવૃત્તિ છે. કેવી છે? હટિયોગ. હટિયોગ આપણે સદી વાત ને કરી છે. કુંડલી ની શક્તિ જાગૃતિ કરી એ શું છે? એ રાજયોગ નથી, હઠયોગ છે. હઠયોગ અને હઠયોગ થી હઠયોગ કોના જેવી વસ્તુ છે? એક માણસ દુખી હોય અને એને એની પાસે 5 વીઘા જમીન હોય તો એને નોકરી નહીં વગાડતો, બીજો રસ્તો હું દેખાડું. હવે કર્યું ને કે ભાઈ તું આ જમીન વેચીને તું ખા, એકવાર પછી અમને જોઈ દઈશું. એટલે એના જેવા એને એને ખવડાવ, હવે આવે ખસી ગયો. આ જમીન તો ખરાબ થઈ ગયું હતી, તે ખા બધી ખાધું. એટલે આ મન એનું ભયંકર આફતે ચડી છે. શું થયું? આ બધી ભસામણ હોય છે. કેવી? એ આનંદિક અનુભવો થતા નથી. એ તમને આજે પાછલું જે પાછળનું જે સુખ છે તે આજે તમને ખવડાવે છે. અને પછી નાદારી નીકળે, ના નીકળે, પેલી ઘટી ગયું. 1988 ની સાલમાં કાળ પડવાનો હોય, કાળ પડવાનો હોય, તે લોકો કે વેપારીઓ દાણા ભરેલા હોય તે સાહેબ આ સાલ કાળ પાડો તો તેદાર નો કાળ હાથ પડે તો તેદાર હારો કરાશે. પણ એકલું એક જ જવાનું ને આમ બીજે ફેરફાર કર્યું થઈ શકે નહીં માણસી. માટે આ ડાક્ટરો શું કરે છે? તમારી જે શક્તિઓ છે ને એ આ પ્રગટ કરે છે અને પછી આ 2 વાર પછી તમને નિર્બળતા ઉત્પન્ન થાય છે. એનો ફાયદો નહીં બને ત્યાં સુધી એ શક્તિઓ પ્રગટ નહીં કરવી. ના બને, ન સિક્કો થાય કે બેઠક થઈ ગયું હોય તો જ કરવી પડે. રોજ રોજ આવું ન કરવું જોઈએ. તમે આ રસ્તો કરી આપીશું, અહીંયા આવજો. સમજો ને? આપડે પેલું રાહત ચોકડી બોલ્યો ક્યાં હોય તો ત્યારે સાક્ષાત્કાર થાય કે છે. શું કે છે? આખા ગામ ના શેઠ હોય, આખા ગામ નો બહુ વહીવટ સારો કરે અને બધાને જોડે લાગણી વાળા દરેક ને જોડે અપલાય ના હોય, એટલે આખા ગામમાં ખૂબ સારા ગણાય છે. પણ રાત્રે દરરોજ 8 વાગ્યા પછી બહાર નીકળે ને, ભાંડી લે, શું કરે? આ ભાંડી કેટલા વધારે પી ગયા એ પછી ચંદુરા ચંદુરા રહે ખરા, શું થાય? હું હિન્દુસ્તાન નો પ્રેસિડેન્ટ છું કે એટલે આપડે ના સમજીએ કે ચંદુરાલ ન હોય એટલે આ પ્રેસિડેન્ટ થઈને બેઠા છે બોલી તો એ પ્રેસિડેન્ટ થી બોલે જે કે ચંદુરાલ જુદા છે કેમ એક જ છે એવું રીતે આત્મા અને આપણે એની એક જ છે ને આ બધું ધ્યાન ભૂલી ગયા છે પણ પોતે પોતાનું જ કામ કરવાનું. આ ભગવાન ધ્યાન ઉડી ગયું એટલે છોકરો છોકરા નીકળે છે ને એનો એ જ છે આ ચોલાવ ને છે કે બરોબર તમે કેમ રહે સમડે વાતો બધી મોક માં કે રીતે છૂટવાની જ વાત હોય કે તક ની વાત મારવાની બીજી વાત નહીં. હવે આવું કાર પૂછવા કરે તો બીજા લોકો છે ત્યારે કે ઝીણાવી છે કઈ કહેવાય જવા પહોંચે રે રવિ જવા પહોંચે કઈ નૌકાર મંત્ર ની વાત કરી નૌકાર મંત્ર ની વાત કરી મારા પ્રત્યે નૌકાર મંત્રો બધા આમ બધા બોલીએ છે કે છે તમે સાઈન મંત્રો કેમ કર્યા કે છે ચાલો હું તમને સમજાવું બધું. આ નૌકાર મંત્ર બોલો છો નૌકાર મંત્ર નમો હરિ હંતા નમો સિદ્ધા નમો હરિયાન આ નમો લોહી સમજાવું સાધુ સાધુ ઉગે હશે એમ માનીને પહોંચે છે. નમો ઉપાધ્યાય એમ તે ઉપાધ્યાય કોઈ હશે એમ મને પહોંચે છે. નમો આચાર્ય આયર્યારામ આચાર્ય ને પહોંચે છે. નમો સિદ્ધારામ સિદ્ધ ને પણ પહોંચે છે. પણ નમો હરિહંત હરિહંત કોણ કરું કોને પહોંચે છે આ ટપાલ? અરે એ કે ત્વરિત શિક્ષણ કરો ને. અરે જે ત્વરિત શિક્ષણ કરો તો સિદ્ધ થઈ ગયા ત્વરિત શિક્ષણ કરો એમ સિદ્ધ થઈ ગયા. હવે એમને આર્યંત ના કહેવાય. તમને કેમ લાગે છે? વાળી શિક્ષકો સિદ્ધ થઈ ગયા એટલે એક કલેક્ટર થયા પછી એને અભય કાર્પણ કહીએ તો ખોટું દેખાય. અત્યારે સિદ્ધ ગતિમાં હોય અને અમે સિદ્ધાને નમસ્કાર કરીએ છીએ નવો સિદ્ધારામ અને ફરી પાસે અમે હરિયન નમસ્કાર કરીએ માટે આજ આ લોકાર મંત્ર ભર આપતો હતો. એટલે પછી મારા આચાર્ય મહારાજ કેવું કહ્યું આચાર્ય મહારાજ કેવું કહ્યું તો હરિહંત ને નમસ્કાર કરો હરિહંત ને. કે હરિહંત ક્યાં છે અત્યારે? તમે તો આ સિમંદર સ્વામી ના શું કહું સિમંદર સ્વામી છે બ્રહ્માંડ માં છે એટલે એને આ તૈયાર છે માટે એમનો નમસ્કાર કરો હજુ છે હોવા જોઈએ હરિહન થઈ ગયો. આ સંજય બન તો આપણું એ ફળ મળે. અને નૌકાર મંત્ર એ છે તે સંન્યસ્ત મંત્ર છે. કેવો છે? સંન્યસ્ત એટલે જેને હું મારું ના રહ્યું હોય બહુ અને મંત્ર બોલવા હોય તો નૌકાર મંત્ર એ સંન્યસ્ત મંત્ર બોલાય. પણ જયારે સંસાર જોડે લેવા દેવા છે સંસાર જોડે વેપાર રોજગાર છે તો થોડી ને હું મારું છે ત્યાં સુધી બધા મંત્રો ત્રણેય મંત્ર બોલે તો ફળ આપે. અને તો બહુ ફળ આપે છે આ ત્રિમંત્રો એટલે બધું ફળ આપે છે એમને પૂછ્યા સમજો ને એને શું કહું છું હિમંત સ્વામી ના ખરા ખરાબ બધા બીજા શિક્ષકો મૂર્તિ નહીં દેહાડી બીજા 20-19 છે બીજા પણ આમનું અનુસંધાન છે આપડા જે અને આપડા સત્યનારાયણ સંઘ છે ને તે છે તીર્થંકર આ શ્રીમદ સ્વામી એ ગોઠવે છે. કારણ કે આ એ સંકેત છે. આપડે મારે કશું કરવું નથી, પણ આ સંકેત થી થયું, ઉત્પન્ન થયું છે. એટલે આ સુરત ની પાસે હાઈવે ઉપર થાય છે. લગભગ મહેસાણા મહેસાણા જેવું મૂર્તિ થતી રહેશે. મહેસાણા 6 લાખ ની થયેલી, તે 6 લાખ પાપી પાસે નથી. હું તો આપણે સમજાવું બરોબર ના, હું આપને તમને મારી વાત સમજો કે પુણ્ય વગર તો રૂપિયો આપણને અડે નહીં. કાળા બજાર ના અડે અને ધોળા બજાર ના અડે. પુણે વગર તો ચોરી નો પૈસો આપણને ના આવે, પણ એ પાપાનું પણ પુન છે. કેવું છે એ બેન કે પાપ જેવડે પાપ માં જ લઈ જાય છે, અધોગતિ લઈ જાય છે. પુન એ પુણ્ય જ અધોગતિ લઈ જાય છે. બરાબર ને? માન બને નાખી ખરા વિચાર આવે, કોનું ભોગવી લઉં, કોનું લઈ લઉં, આપો તારો ભેટે કરવાના વિચાર આવે. એ અધોગતિ જાય છે અને પૂન ભૂમિ પૂન ભોગવતો નથી ને અધોગતિ જઈ રહ્યો. અને પુનઃઅનુબંધ પૂન હોય તે પુણ્ય ભોગવે અને નવું પૂન ઉભું થાય. એના કરતા પુનઃઅનુબંધ પાપ સારું ક્યાં આ જરા ધાક પાક લાવવામાં અર્ચન કરે, પણ આખો સારો છે તો ભગવાનના નામ પર કર્યા કરતો હોય. બરોબર ને? એ પુનઃઅનુબંધ પાપ આ સતતમાં પાપ છે, પણ દરેક પુણ્ય જ બાંધી રહ્યો. ત્યાં ઘણા જીવો છે, બધા જોયેલા ને, બધા બહુ જોયેલા. તમે તો ગાડી દીધી છે ને કઈ વર્ષો બોલો. હવે આ અનુભવ આવ્યો કરે, શોધો છે સ્ટેશન આવ્યો કરે હતું છે. અનુભૂતિ આપણે ઘર ભર નહીં, અનુભૂતિ જ જોઈએ. મોડામાં કાકર મૂકે એટલે તમે ઘર બેરે કહો ગઈ શું એ સમજી ગયો ભાઈ. શું કહ્યું? પેલું કામનું નહીં, પેલું તો બહુ દાડા કર્યું. આ અનુભૂતિ નથી કરાવી તો. એટલે આ બહેનને તમને બેવને અનુભૂતિ જ પહેલી. મને એમને કહ્યું કે એમનો બહુ ઉપકાર છે કે છે ના. આ દેખા છે જ્ઞાની પુરુષ છે. અંબાલાલ પટેલ નામ છે. દાદા ભગવાન નહીં પ્રગટ થઈ ગયા છે, અંદર અંદર પ્રગટ થઈ ગયા છે. એ દાદા ભગવાન છે. આ અન્નામન માં એ જ છે કહું. એ 360 ડિગ્રી નાખે અને મારે 370 ડિગ્રી ચાર ફૂટે છે. એટલા હાર એ 360 ડિગ્રી દ્વારા હું નમસ્કાર કરું છું. શું કરું છું? નમસ્કાર. તમારે ચાર ફૂટે છે એટલે તો આ તમારા બધા કંઈક ફૂટે તો બહુ જરૂર નથી. એટલે તમારામાં દાદા ભગવાન બેઠા છે તો એ તમારે ફૂટે એટલા માટે આપણે બોલવાનું છે. દાદા ભગવાન અસીમ થઈ જાય કારણ ખબર ગયું ને. હું મારું ખૂટતું પુરાવા માટે કરવું છું, તમારે તમારે ખૂટતું કરવું બોલું. એમાં વાંધો આવે એવી વસ્તુ નથી. એટલે આ દાદા ભગવાન હું મનુષ્ય તે થયો નથી. હું સવાર નાખતો એને શું કહું? 4 ડિગ્રી ખૂટતી હોય અને ભગવાન જ આવો કરે તો પછી લોકો શું નહીં કરે? સાવ બધા તો ભગવાન કરતા હોય. મારે શું કરવું છે? મારે આ જ્ઞાની પુરુષ નું પદ મારા આનંદ નો સુખ નો પાર નથી. શું કરું? મારી સમાધિ નો પાર નથી. હું તને સમાધિ કરી આપું મારા નિમિત્ત થી. તો મારે કેવું છું ભાઈ? બધું ભગવાન પણ માર્ગ છે. એટલે આ દાદા ભગવાન ના અતિ જયકાર બોલવાથી આપણા ભગવાન નું પ્રગટ ની સ્વરૂપ પ્રગટ થયા કરે, શક્તિ વધતી જાય. બહુ જ દાદા ભગવાન અતિ જય દારી 5, 6, 83 તેરાપન ધોરણ સાહીબાગ અમદાવાદ સવાર યુવાચાર્ય મહાપ્રજ્ઞ મહારાજ સાહેબ. નમે મૃત્યુ કુતો ભીતિ, મેરી મોત નહીં હોતી કે મુજે ડર ગયા. નમે વ્યાધિ કુતો વ્યથા, ફિર ક્રોધ નહીં હોતા ફિર વ્યથા કિસ. ના હમ વૃદ્ધો નવાબાદ, મેં બૂઢા હું, મેં બચ્ચા હું, મેં યુવા હું. વેતાની પૂતગલ એ તો સારી પૂતગલ કી અવસ્થા હૈ, ઉસમે હૈ નહીં. પૂતગલ હી પૂતગલ આ તૃપ્ત ઉદ્ગલ છે કે ઉદ્ગલ તૃપ્ત હોય અંત્યાત્મા પુનરાત્મના આત્મા થી આત્મા તૃપ્ત હોતા પરતૃપ્ત સમારોહ કો જાણીને સ્તન નહીં જીતે છે. પરતૃપ્તિ કા જો સમારોહ હોય તૃપ્તિ હોતી ઉદ્ગલ થી માન લેતા હું મેં તૃપ્ત હોતા જાણીને સ્તન નહીં જીતે છે. જાણી કે લીધે ચિત્ત નહીં જાણીને એસા નહીં હોતા. હા ચર્ચા ભેદ વિજ્ઞાન થી શરૂ કરે ચર્ચા ભેદ વિજ્ઞાન થી શરૂ કરીએ ભેદ વિજ્ઞાન થી જ આ ચર્ચા શરૂ કરીએ એમ કે ચર્ચા બોલા જતા ભેદ વિજ્ઞાન કી ચર્ચા હોતી નહીં કભી ચર્ચા કા હોતા હૈ ચર્ચા કા હાથ વાર્તા લાભ હોતા ચર્ચા કા કોઈ અલગ અર્થ નહીં હૈ વાર્તા લાભ ચર્ચા કા અર્થ ઓર નહીં હૈ. હા બરોબર યે તો બીજ કાલ મે જબ યે શાસ્ત્રાર્થ મલ્લવાદિયા હોતી થી સબ ચર્ચા સબકો બદનામ કર દિયા ચર્ચા તો બહુ અચ્છા હૈ જ્ઞાને નહીં ઇસે બડા કોઈ જ્ઞાન વર્લ્ડ મે નહીં બોલ યે તો ફિર ઢેર ઢેર વાળા આત્મા તો 10 રૂપિયા કિલો ઢેર મિલતા હૈ કે નહીં મિલતા 10 રૂપિયા કિલો ઢેર ઢેર મિલતા હૈ 20 રૂપિયા કિલો ઢેર ઢેર વાળા આત્મા 20 રૂપિયા કિલો ની માફક હૈ નિર્ભેદ આત્મા ભેદ વિજ્ઞાન છે કોઈ ભગવાન વહી અંતરાત્મા ઓર વહી પરમાત્મા વહી અંતરાત્મા ઓર વહી પરમાત્મા અંતરાત્મા હોના અંતરાત્મા હો રહે આપ ક્યાં કુછ દિલ કરને કા બસ અંતરાત્મા હોના ફિર પરમાત્મા બન જાય વો અંતરાત્મા પરમાત્મા હો રહે હૈ. હા અંતરાત્મા પરમાત્મા બોલા જતા નહીં હો રહ્યા હૈ તો કભી હો જાયેગા હોના શરૂ હો જાતા હૈ હો જાયેગા હોના શરૂ હો જાતા હૈ હો જાયેગા અંતરાત્મા હોના શરૂ હો જાતા હૈ ફિર હો જાતા હૈ ફિર હો જાતા હૈ. હા ભગવાન ગુજરાતી માં સમજી શકાય. હા હા વસ્તુ જબ જાન લેતા હૈ કે મેં ખુદ કોણ હું જબ અંતરાત્મા હો જાતા હૈ જિસ પૂર્ણત્વ હો રહ્યા હૈ કિસી વસ્તુ કા પૂર્ણત્વ ઇસે આપસે હો રહ્યા હૈ ઉસે કી કોઈ હેલ્પ કી જરૂર નહીં. ક્રિયા ચાલુ હો જાતી હૈ નિષ્પત્તિ આ જાતી હૈ ક્રિયા ચાલુ હો જાતી હૈ નિષ્પત્તિ આ જાતી હૈ નિષ્પત્તિ ખુદ કી ગાડી ગાડી વાલે ખુદ ડ્રાઈવર ભી ખુદ ગાર ભી ખુદ પેસેન્જર ભી ખુદ એવમ ભૂત નહીં મેં આ જાતા હતી એવમ ભૂત નહીં મેં આ જાતા હૈ એક બચ્ચે અંતરાત્મા હો ગયા થી હો ગયા વો અભી બહિર્મુખી મૂળ આત્મા હૈ વહાં પે તકલીફ હૈ. હા સારી તકલીફ બહિરાત્મ ભાવ મેં અંતરાત્મા હોને કે બાદ તો રાસ્તા સાફ હૈ. પર કોલેજ માં કા તક જાને કા હૈ મુઢાત્મા હૈ વહાં તક અંતરાત્મા નહીં હો ગયા વહાં તક કોલેજ માં જાને કા હૈ કોલેજ કી જરૂર હૈ જી. મેં બહુત બાર કહા કરતા હું કે કોલેજ કા કામ મૂર્ખતા મિટાના હૈ મૂર્ખતા મિટાના કોલેજ કા કામ નહીં. એમ કે છે કે મેં હંમેશા કહેતા હું કે કોલેજ કા કામ મૂર્ખતા મિટાને કા હૈ મૂર્ખતા મૂર્તા નહીં મૂર્તા મિટાને કા કામ નહીં મૂર્તા ના મિટાવે મૂર્ખતા કરે કોલેજ વાલે એ ક્વોલિટી મેં બાતે બતાવ મારી ક્વોલિટી જે હૈ જો અંતરાત્મા બનાતા હૈ વહી ક્વોલિટી વહાં તો મૂર્તા નીકળતી હૈ ઠીક હૈ વો મારી ક્વોલિટી ક્યા હૈ બુધાત્મા મરે અંતરાત્મા હો આપસે આપસે આપસે જબ ઉસકા ખુદ કોણ હૈ આજ થી એક્સિડેન્ટ હો જતા હૈ તો અંતરાત્મા હો જતા હૈ. આજ કી કઠિનાઈ હૈ કે મૂર્તા કો મિટાને કા ઉપાય નહીં હો રહા હૈ કૈસે વ્યાપક બનાએ. આજ ની કઠિનાઈ છે કે મૂર્તા ને મિટાવવાનો ઉપાય નથી મળતો પહેલે થી કઠિનતા થઈ આવી નહીં આજ ની પહેલે થી કઠિનતા આવી કે ટાઈમ ની કઠિનતા થઈ ज्यादा जरूरी है मुक्ता ज्यादा बढ़ गई आज वधारे जरूरी है कारण के मुक्ता वधी गई है सब लोग मुद्दा में से बाहर निकलने का प्रयत्न बहुत है सबका क्योंकि प्रयत्न काम नहीं लगता है अभी ने आपका विदेश की यात्रा का क्या अनुभव रहा आपकी विदेश की यात्रा का क्या अनुभव रहा फॉरेन ने यात्रा का अनुभव के लिए हमने फॉरेन आदमी के लिए नहीं गया था अपना इंडियन के लिए हम गया था उनको तकलीफ बहुत है लोग को और धर्म અમેરિકા ગયે છે લંડન નહીં ગયે વાત વેદાંતિ લોકો બહુ હૈ એ ગયા હમરે પરિવાર ભગવાન ને ના બોલા મત જાણા બસ નહીં તો પરિણામ આયા લોકો સમજને કા મોકા મિલા ક્યા પરિણામ આયા લોકો કો સમજને કા મોકા મિલા પહેલા લોકો સમજવાનું મળ્યું સમજને કાગળ આતા કાગળ ઇતના કાગજ આતા વસ્તુત્વ કા ભાન હોય ક્યા હોજ કા પૂર્ણ હોગી મિલ ગયા જ્ઞાન બહુ કમ સે ગયા હુ અમેરિકન્સ ને પણ કે છે કે એ લોકો પણ આપણી વાતો ગ્રહણ કરી શકે કે છે અમે પણ અહીંયા એક મુસલમાન સુફી હતો એને આ કાયોક્ષર નો પ્રયોગ કરાયો અને એનાથી એને પણ ભેદ વિજ્ઞાન થઈ ગયું કે છે ક્યાં ફાયદા હે વો બચ્ચા હે અપને હમ બોલે તા એ ભી બોલે ઉસકો કુછ અંદર અંતર ભેદ હોતા હે કહા તક રહેગા સમજના નહીં હૈ બોલતા હૈ ફલ તો મિલતા ભેદ કા સમજ નહીં અભેદ હોયગા ભેદ બચ્ચે થી હો સકતા હૈ પુનર્જન્મ સમજતા નહીં જીતકે લીએ એ વિજ્ઞાન આય નહીં પુનર્જન્મ સમજતા હૈકે લીએ વિજ્ઞાન હૈ પુનર્જન્મ વિજ્ઞાન ઓર વેદાંત વિજ્ઞાન પુનર્જન્મ કે લીએ હૈ આચરણ સૂત્ર મેં પુનર્જન્મ સે હી સારા શરૂ હોતા હૈ કે આચરણ સૂત્ર મેં પુનર્જન્મ સે હી સારા શરૂ હોતા હૈ આચરણ સૂત્ર પુનર્જન્મ સે હી શરૂ થાય છે પુનર્જન્મ સે છે તે મોક્ષ કા માર્ગ કા ચાલ હોતા હૈ નહીં તો ભગવાન ને હમને જન્મ દિયા હુઆ ભગવાન ને હમને માર દિયા આપ બતા દીજિયે આપને પઢી હૈ મેને પઢી મેને બતાઈ પુસ્તક તો ગઈ બતાઈ અચ્છા નહીં બસ કુમાર જબ એકદમ વિચલિત હો ગયા તો મહાવીર કે પાસ આયા તો મહાવીર ને સબસે પહેલે યહી પુનર્જન્મ કા બોધ કરાયા કે તું યાદ કર પિછલે જન્મ મેં હાથી થા તબ તુને ક્યા કિયા આજ તું ક્યા કર રહા સંબોધિ માં છે ને શરૂઆત આનાથી થાય સમજાય તો પછી એની શ્રદ્ધા અનેક ગણી વધી જાય છે પુનર્જન્મ સમજે બહુ બાદ સમજ ગયા વેદ વિજ્ઞાન કેટલી કેટલા દાદા બાદ તો એને પુનર્જન્મ સમજ જતા વેદ વિજ્ઞાન મગર પુનર્જન્મ સમજતા નહીં સબ લોગ એસે માનતા હૈ સબ લોગ ને બોલા કે અપના પુનર્જન્મ હૈ પીછે કા અવતાર કા વેર હૈ પીછે કા અવતાર કા ઋણાનુબંધ હૈ માનતે માનતે હૈ પર જાનતે નહીં જાનતે નહીં તો ફિર એક ફોરેન વાળા થા વો સાયન્ટિસ્ટ હમકો મિલા ઔરંગાબાદ તો એસી માલા 50 હમકો લગા દી થી અચ્છા તો ઉસકો દેખ કે એરપોર્ટ પર દેખ કે ઉસકો એ હો ગયા કે કોણ આદમી આખી દુનિયા પુનર્જન્મ માનતી નહી હિન્દુસ્તાન અકેલા માનતા તો 60 કરોડ આદમી પુનર્જન્મ માનતા હૈ દૂસરા સબ 4 અબજ આદમી પુનર્જન્મ નહીં માનતા ઇસલિયે આપકા મત હોતા નહીં સચ્ચા હૈ હમ સચ્ચા માનતા નહીં મગર હમ સલાહ કરને કે લીએ આયા કે હિન્દુસ્તાન મેં કોઈ કિસી કી બાત પૂછ લેના અચ્છા હૈ પહેલે મહાત્મા કો જબ પૂછ્યા, મહાત્મા ને બતા દિયા કે ભાઈ એક આદમી કો 8 બજે જન્મ એક બચ્ચા કો હોગા, વો આરામ સે જિંદા રહેતા હૈ, એક આદમી કો 8 બજે જન્મ હોગા વો મર જાતા હૈ, કિસી મદર મર જાતી હૈ, ઇસકા ફાધર મર જાતા હૈ, એક ગરીબ કે વહાં જન્મ હોતા હૈ, એક ધનવાન રાજા કે વહાં હોતા હૈ. વો બોલને લગા કે એસી તો વો ભગવાન કી મરજી થી હતી. ક્યા બોલ દિયા? ભગવાન કી મરજી થી. સબ પાણી પાણી ડાલ દિયા, સબ સબકી દિલ સે પાણી ડાલ દિયા. મેરે કે બોલને લગા આપ કુછ જિસે આગે બતાને કે લિયે તૈયાર હૈ? મેને બોલ દિયા કે મેં વિજ્ઞાન સે બતાને કો તૈયાર હું. તો બોલને લગા કે મેં 5 સાલ આપકી સાથ રહેગા. મેને બોલા જી મેરે કે 5 સાલ ટાઈમ નહીં હૈ. મેં બોલને લગા કે ભાઈ આપ બતાને કો નહીં બોલતા, બતાને કો તૈયાર હૈ? વિધિન ધ્યાન મેં તે પ્લેન મેં બતા દેંગે. આપ સાયન્ટિસ્ટ હૈ તો આપકો ખાલી ક્યાં ચાહિયે? બેટી બેટી ચાહિયે, નોટ ઇન ડિટેલ. બેટી બતા દિયા ખુશ હો ગયા. લેકિન વૈજ્ઞાનિક રીતે હૈ બોલે તો મુસ્લિમ ભી સમજ જાતા હૈ, કોઈ ભી આદમી સમજ જાતા હૈ. હા, સમજ સકતા હૈ. તરફ સે નહીં હો સકતા, અનુભવ સે હો સકતા હૈ. કેસા એક વાળી હો જાતા હૈ, કેસા ગુણધર્મ હોતા હૈ, વાળી કિસ ચીજ સે રસમાપિક હોતા હૈ, વો સબ જો જાનતા હૈ જ્ઞાની, વો સબ બતા દેતા હૈ. યે તર્ક કા કામ નહીં હૈ, યે અનુભવ કા કામ હૈ. યે તર્ક કા કામ નહીં હૈ, અનુભવ કા કામ હૈ. તર્ક કા કામ નહીં, તર્ક વહાં ચલેગા નહીં. તર્ક નહીં ચલેગા, તર્ક તો કઈ જ્યાદા જાનતે હૈ. બહુ પ્રભુત હૈ વે લોગ. તર્ક સે જો ગ્રાફિંગ કર કિયા હૈ, તર્ક સે જો ગ્રાફિંગ કિયા હૈ, વહાં બિલકુલ યુઝલેસ માના જાતા હૈ. હા, તર્ક સે જો ગ્રાફિંગ કરતા હૈ, એસે ગ્રાફ કરતા હૈ તર્ક સે, વો તો યુઝલેસ હૈ. વહાં તર્ક કા ગ્રાફિંગ નહીં ચલેગા. હમે તર્ક કા ગ્રાફ દેખા હૈ કે નહીં દેખા? ગ્રાફિક ગ્રાફ નહીં દેખા? કૈસે ગ્રાફ કરતા હૈ? એસે ગ્રાફ કરતા હૈ, લોજિક હૈ. મહાવીર કા સિદ્ધાંત હૈ, જીસે વિરોધાભાસ કભી હૈ નહીં. અનુભવ કા હૈ, પ્રજ્ઞા કા હૈ. અનુભવ કા હૈ, પ્રજ્ઞા કા હૈ. અનેક અંશ હૈ, ભાગવત હૈ. और महावीर हार के बैठा के दुनिया से हार के बैठा है, तथा दुनिया क्या बोलती वो चीज के बैठा है. सबके हार के बैठा है और दुनिया क्या बोल रही वो चीज के बैठा है. तो हमारे पास बड़े बड़े पंडित आता है, वो दिवेदान मारता, तो हम बोलता है कि हम આપ બરા પંડિત છે, વિધાન હે, હમ એસા એસે હમ હાર કે બેઠે લાયે. તો બોલને લગતા કે એસા નહીં, આપ હાર કે બેઠા એસા નહીં બોલે, ચલે નહીં ચલેગા એસા. હમકો હમારા જવાબ દેના હી પડેગા. હમ બોલેગા જવાબ દેગા તો હાર કે પીછે જાયેગા. અભી જીત, અભી જીત મેં હો, જીત મેં હો, આરામ સે હો, ઘેર જાકે હો જાઓ, સો જાઓ આરામ સે. आचार्य जी के पास वाणी में कुछ आर्य समाजी विद्वान आए, उन्होंने कहा कि शास्त्रार्थ करेंगे. तो आचार्य ने कहा क्यों करना चाहते हैं? पंडित जी की बात कभी हम तो अनुभव ज्ञानी है, अनुभवी ज्ञानी बात यह से कर अनुभवी प्रकृति का लेना चाहते हैं. હમ પંડિત જી કી બાતે જાનતા, ધીરે ધીરે હમકો નહીં મિલા હૈ, વો મિલા નહીં કોઈ. હા, હમ ખુદ ભી સમજતા હી નહીં, વર્લ્ડ કી દુનિયા કી બાતે સમજતા નહીં. ધંધા કરતા મગર ધંધા કી બાત સમજતા નહીં. ધંધા કરતે ક્યા હૈ? કોન્ટ્રેક્ટર હૈ, બિલ્ડિંગ કરતે હૈ ક્યા? અભી ધંધા ક્યા ચલેગા? હા, મગર વો સિદ્ધાંત કરના અંદર સિદ્ધાંત હોતા હે તો ગોળ કરના પડતા હે ગોળ કરતા સિદ્ધાંત હે એટલે જયારે પત્રકાર થતા હોય ત્યારે નહીં કરતા પડતા ભોગના પડેગા કુછ લોગો દાદા હમને એસા સુના હૈ કે આપને શ્રી સમુદ્ર સાગર સે સંપર્ક કિયા હૈ આપ ક્યા બાત હૈ હમકો એનઓસી મિલ ગયા હૈ વર્લ્ડ મેં કોઈ આદમી સબ આદમી ને હમકો એનઓસી દે દિયા હૈ જો ઓબ્જેક્શન કોઈ હમકો રોક સકતા નહીં કૈસે હોગા અનુભવ કે સ્તર પર કોઈ દો હોતા નહીં તર્ક સે કોઈ એક બનતા નહીં તો અપને આપ હી હો ગયા સર્ટિફિકેટ જૈસે કે તર્ક સે દો હોતા નહીં હૈ એક નહીં હોતા હૈ અનુભવ મેં કોઈ દો હોતા નહીં અનુભવ મેં કોઈ દો હોતા નહીં હજાર આદમી મિલેંગે તો અનુભવ સબકા એક હોગા હજાર આદમી ભેગા થશે તો અનુભવ બધા ને એક જ હશે ઓર હજાર તાર્કિક મિલેંગે તો 5000 હજાર અજ્ઞાની તાર્કિક ભેગા થશે તો 5000 એના અનુભવ થશે મત થશે અને જે જ્ઞાની હશે એ 1000 જ્ઞાની હશે તો મત બધા એક જ હશે એક લાખ આદમી જ્ઞાની હોય તો એક જ લાખ એક આદમી કા હજારો શું કે નીકળતી હૈ જ્ઞાની નહીં નીકળતી હૈ ભારત સાહેબ પૂછે છે કે અમે એવું સાંભળ્યું કે આપને આપે સિમંદર સ્વામી જોડે અનુસંધાન કરેલું છે કરીને આપનું શું છે મેરા તો આપી નથી અત્યારે સિમંદર સ્વામી મેરે સાથ તો ક્યાં સિમંદર સ્વામી તક આપ નહીં બોલે આપ જો મેં વિચારતા હું કુછ ચેન્જ નહીં હૈ કોઈ બોલે વો જરા સે વો પડા હૈ નીચે સે થોડી ગયે નહીં બડે છોટે કા પ્રશ્ન નહીં હૈ પ્રશ્ન હૈ આપકા સંપર્ક હુઆ હૈ યા નહીં હુઆ યા થી યા ના થી જાનના ચાહતા હું કહેશે કે આ સવાલ નથી સવાલ આપનો એમની જોડે અનુસંધાન થયું છે કે નથી થયું સંપર્ક થયો છે કે નથી થયો એ જાણવું છે इतना हमको संपर्क हो गया है कि ये भारत देश में इनका दर्शन चालू हो जाए क्योंकि सब कुछ श्रद्धा दर्शन ज्ञान विज्ञान तो है अपनी बात तो फिर सबका मान्यता ऐसा है जैसा कि मैंने कल आपसे सुना कि आप एक नया मंदिर बना रहे हैं इसमें सुमंदर स्वामी भी होंगे વાસુદેવ જી હોંગે ઓર ભગવાન જી હોંગે તો ફર એક નવા ઓર ખડા હોયગા દાદા કે નામ સે એક નવા રૂપ ઓર આયેગા સામને ઓર જો શ્રદ્ધા ચલ રહી હૈ વો નહીં શ્રદ્ધા ઓર ખડી હોયગી કે આપકા જે ચીજ હુઈ હૈ જબ આપ ચાહ રહે હૈ કે દાદા તો જો હૈ વો હૈ તો ફર જો નવી શ્રદ્ધા કે નામ સે એક નવા શોખ કિયા જા રહા હૈ ગઈ કાલે આપણે બી વાત કરી ને કે સિમંદર સ્વામી નું વાસુદેવ નું અને શિવ નું મંદિર સમાન છે તો કે આ કે છે કે દાદા ભગવાન ના નામથી એક આ નવું ઉભું થાય કે છે અને એક નવી શ્રદ્ધા લોકો માં ઉભી થાય કે દાદા ભગવાન તો અંદર છે દાદા ભગવાન લેવા દેવા નહીં દાદા ભગવાન ક્યાં લે હું તો મોક્ષ મેં જાણે વાળા હે તો કિધર ક્યાં કરેગા વો આપ તો વ્યવહાર હે મંદિર હે વ્યવહાર હે ઇતને રિશ્તે વાળા કો કોઈ જરૂરત નહીં તો દાદા તો કહે રિશ્તે વાળા ને તો કિયા હે ના કે લોગ ઉસકો ફિર વ્યવહાર હે કરોગે નિશ્ચય માનને વાળા ને તો એસા કિયા હે વ્યવહાર કા પ્રવર્તન એટલે નિશ્ચય માનને વાળા ને એસા વ્યવહાર કા પ્રવર્તન કિયા હે ના વ્યવહાર સે નિશ્ચય હોતા હે મતલબ વ્યવહાર પહેલા હોના ચાહિએ વ્યવહાર સે તો પુણ્ય પ્રાપ્તિ હોતા હૈ આગે ચલતા હૈ થોડે થોડે થોડે થોડે અરે અહીં તો તીર્થંકર તો થઈએ ને, તીર્થંકર ની ચેતન બધા ગયા, દુધા તીર્થંકર કોઈ હૈ નહીં. તીર્થંકર જબ આપ યહાં સે સાક્ષાત કરતે હૈ તો સબ યહીં સે કર સકતે હૈ. તીર્થંકર તો જબ આપ હમારા સંબંધ હોગા તો વહીં સે કરેંગે, ફિર યહાં થી ક્યાં કરાતે હૈ. તીર્થંકર કહે છે કે તીર્થંકર નો જે સંબંધ છે આપ અહીંથી જ કરાવો, સીધું ત્યાંથી જ કરાવી શકો છો, તો પછી અહીંથી કરાવવાની આવી જરૂર છે તીર્થંકર ની. સિમંદર સ્વામી નું જે છે સંપર્ક તમે એમની સાથે ડાયરેક્ટ કરાવો છો, તો પછી આવું અહિયાંથી કરવાની જરૂર છું. આ અહિયાં તો દેરાસર બનાવવાનું ને એમ મારે જરૂર નહીં, હમકો જરૂર નહીં, કોઈ ફાયદા નહીં, જરૂર જરૂર નહીં. તમારે દર્શન કી ભી જરૂર નહીં, દેરાસર ને દર્શન કી જરૂર આય નહીં, મગર કરતા ભી આય, ક્યુકિ પીછે વાલે કો એસા નહીં લગે કે વ્યવહાર ખોટા હૈ. વ્યવહાર કા પાલન કરતે સમુદાય કા લીએ હમાર કરતા હૈ, હમાર ક્યા જરૂર હૈ કે મૂર્તિ કા હમકો અમૂર્ત હો ગયા, ફિર અમૂર્ત કા દર્શન, અમૂર્ત કા ધ્યાન, અમૂર્ત કા ચારિત્ર દેખા હૈ હમને, અમૂર્ત કા ચારિત્ર ક્યા હૈ હમને દેખા હૈ, હમારા અનુભવ માં હૈ. વ્યવહાર કા પાલન શિક્ષણ કરતે કરતે વ્યવહાર કા પાલન તીર્થંકર ભી કરતે હૈ. વ્યવહાર કા પાલન તીર્થંકર નહીં બોલતા હૈ, વ્યવહાર કા પાલન તીર્થંકર બહુ અચ્છી તરીકે કરતે, જ્યાદા કરતા હૈ. ક્યુંકિ ધર્મ રહે હૈ કે અગર હમ નહીં કરેંગે તો પીછે વાળે પાલેંગે નહીં. હમ નહીં એટલા માટે કરે, એ પોતે જો ના કરે તો પાછળના લોકો ચલી જાય, નહીં તો ફિર નહીં મૂળતા પેદા હોગી, નવી મૂર્તા ઓર પેદા હોગી. એક નવી મૂર્તા પેદા થશે, મૂર્તા મૂર્તા મૂર્તા મૂર્તા એ સબ મૂર્છા હૈ, એ અચ્છી રહી મૂર્તા. તો ફિર મૂર્છા કહીએ આપ, ફિર મૂર્છા કહીએ, મૂર્છા મેં પેદા કી ઓર ઠીક તો મેં માન લો હે બાત. તો કે તમે એવું કહો કે આ મેં નવી મૂર્છા પેદા કરી છે તો હું માની લઉં છું. અમે કરીએ નહીં, અમારે કોઈ લેના દેના નહીં, હમકુ જો સંકેત મિલા હૈ સબકુ દે દિયા, બોલ દિયા કે ભાઈ તમે એસા જો કરના હોય તો કરો, નહીં કરના હોય તો. સંકેત સિમંદર સ્વામી ને દિયા આપકો, સંકેત સિમંદર સ્વામી ને દિયા હૈ કે આપકો, યે સંકેત સિમંદર સ્વામી ને દિયા હૈ આપકો. સ્વામી કો ક્યા જરૂર હૈ, ઇનકી કોઈ જરૂર નહીં, જરૂર હો તો બાકી દુનિયા કા બ્રહ્માંડ ભગવાન હો કે વ્યવહાર માં વધતા હૈ ઓર નીચે નીચે વધતા હૈ. ક્યા જરૂર હૈ, જરૂર જીતું હૈ ઉસકો હૈ. મેં તો આપ કહે રહે આપ યહ ભાષા બોલતે હૈ કે મેરે કો એસા ભગવાન કે સંકેત મિલા હૈ, સંકેત મિલા હૈ, ઉસકા સંકેત કા તાત્પર્ય લોગ યહ સમજતે હૈ કે સિમંદર સ્વામી સે મિલા હોગા યા ઓર કિસી ભગવાન સે મિલા હોગા. કે આપ જે પૂછો ને કે મને સંકેત મળ્યો છે આવો, તો કે લોકો એવો એનું તાત્પર્ય સમજે છે કે આ સંકેત તમને સિમંદર સ્વામી થી મળ્યો કે કોઈ બીજા ભગવાન થી મળ્યો. હા બધા એમને ક્યાં કુછ ભૂલ હૈ, કોઈ ભૂલ હોતા હૈ સંકેત મળ્યો છે કે નહીં. મૂર્તા કમી હૈ હિન્દુસ્તાન માં, હિન્દુસ્તાન માં કમી હૈ મૂર્તા, ઓ મૂર્તા કા મહાસાગર હો ગયા હૈ. મૂર્છા તો બની, મૂર્છા તો બહુ ये मूर्छा कमी करने के लिए हो रहा है. आपको मैं सत्य बताता हूँ, ये मूर्छा जो महासागर हो रहा है इससे कमी करने के लिए मूर्छा है, ये भी मूर्छा है, ये भी मूर्छा है. इससे आगे जाने का है, मूर्छा से मूर्छा काटने का है, मूर्छा से मूर्छा काटने की है. ये जब तक शरीर धारी है तब तक एक संस्कार से दूसरे संस्कार को काटना होता है, ठीक है.